શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 8 યાતિના પુત્રોના વંશનું વર્ણન. બ્રાહ્મણ બોલ્યા, હે સુતજી, અમારી પુરુ દ્રુહ્ય અનુ યદુ તથા તુર્વસુના વંશોનું અલગ અલગ વર્ણન સાંભળવાની ઈચ્છા છે. લોમર્ષણજીએ કહ્યું, હે મુનિવરો, તમે સૌ મહાત્મા પુરુના વંશનું વિસ્તારપૂર્વક વર્ણન સાંભળો. પુરુના પુત્ર સુવીર થયા. એમના પુત્રનું નામ મનસ્યુ હતું. મનસ્યુના પુત્ર રાજા અભયદ હતા. અભયદના સુધન્વા, સુધન્વાના સુબાહુ, સુબાહુના રોદાશ્વ તથા રોદાશ્વના દર્શાણેયુ, કૃકણેયુ, કક્ષેયુ, સ્થંડિલેયુ, સનંતેયુ, રુચેયુ, જલેયુ, સ્થલેયુ, ધનેયુ તથા વનેયુ આ 10 પુત્ર થયા. એ જ પ્રમાણે ભદ્રા, શુદ્રા, મદ્રા, સલદા, મલદા, ખલદા, નલદા, સુરસા, ગોચપલા તથા સ્ત્રી રત્નકુટા આ 10 કન્યાઓ થઈ. અત્રિકુળમાં ઉત્પન્ન મહર્ષિ પ્રભાકર સાથે તે 10 કન્યાઓના લગ્ન થયા. તેમણે ભદ્રાના ગર્ભથી પરમ યશસ્વી સોમને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યો. રાહુથી આહત થઈ જ્યારે સૂર્ય પૃથ્વી પર પડવા લાગ્યા ત્યારે સમસ્ત સંસારમાં અંધકાર છવાઈ ગયો. તે સમયે પ્રભાકરે જ પોતાની પ્રભા પ્રકાશ ફેલાવી મહર્ષિએ નીચે પડી રહેલા સૂર્યને તમારું કલ્યાણ થાઓ કહીને આશીર્વાદ આપ્યા. એમના કથનથી સૂર્ય પૃથ્વી પર પડ્યા નહીં. મહાતપસ્વી પ્રભાકરે બધા ગોત્રોમાં અત્રિ ગોત્રને જ શ્રેષ્ઠ બનાવ્યું. અત્રિના યજ્ઞમાં દેવતાઓએ તેમના બળની પ્રતિષ્ઠા કરી. તેમણે રોદાશ્વની કન્યાઓ સાથે 10 પુત્ર ઉત્પન્ન કર્યા, જે મહાન સત્વશાળી તથા ઉગ્ર તપસ્વી હતા. તે બધા વેદોના પારંગત વિદ્વાન તથા ગોત્ર પ્રવર્તક થયા. સ્વસ્તયાત્રેય નામે એમની પ્રસિદ્ધિ થઈ. કક્ષેયુના સભાનર, ચાક્ષુષ તથા પરમન્યુ આ 3 મહારથી પુત્ર થયા. સભાનરના પુત્ર કાલાનલ તથા કાલાનલના ધર્મજ્ઞ સૃજય થયા. સૃજયના પુત્ર રાજા પુરંજય હતા. પુરંજયના પુત્રનું નામ જન્મેજય હતું. જન્મેજયના પુત્ર મહાશાલ હતા, જે દેવતાઓમાં પણ વિખ્યાત થયા અને સમગ્ર પૃથ્વી પર તેમનો યશ ફેલાયેલો હતો. મહાશાલના પુત્ર મહામના નામે વિખ્યાત હતા. દેવતાઓ દ્વારા પણ તેઓ આદરને પામ્યા હતા. તેમણે ધર્મજ્ઞ ઉશિનર તથા મહાબલી તિતિક્ષુ આ 2 પુત્રો ઉત્પન્ન કર્યા. ઉશિનરને 5 પત્નીઓ હતી, જે રાજર્ષિઓની કન્યાઓ હતી. તેમના નામ આ પ્રમાણે છે: નૃગા, કૃમિ, નવા, દરવા તથા દ્વેષદ્વતી. તેમનાથી ઉશિનરના 5 પુત્ર થયા. નૃગાના પુત્ર નૃગ હતા. કૃમિના ગર્ભથી કૃમિનો જન્મ થયો હતો. નવાના નવો તથા દરવાના સુવ્રત થયા. દશદવતીના ગર્ભથી ઉશિનર કુમાર શિબીની ઉત્પત્તિ થઈ. શિબીને શિબી દેશનું રાજ્ય મળ્યું. નૃગના અધિકારમાં યોધેય પ્રદેશ હતો. નવને નવરાષ્ટ્ર તથા કૃમિને કૃમિલાપુરીનું રાજ્ય પ્રાપ્ત થયું. સુરત અંબષ્ટ દેશના રાજા થયા. શિબીના વિશ્વવિખ્યાત 4 પુત્ર થયા: વૃષદર્ભ, સુવીર, કેકઈ તથા મદ્રક. તેમના સમૃદ્ધશાળી રાજ્યો તેમના નામે જ પ્રસિદ્ધ થયા. હવે મહામનાના બીજા પુત્ર તિતિક્ષુના સંતાનોનું વર્ણન કરવામાં આવે છે. તિતિક્ષુ પૂર્વ દિશાના રાજા હતા. તેમના પુત્ર મહાપરાક્રમી ઉષદ્રથ હતા. ઉષદ્રથના પુત્ર ફેન, ફેનના સુતપા તથા સુતપાના પુત્ર બલિ થયા. રાજા બલિ સોનાનું તર્કસ એટલે ભાથો રાખતા હતા. એ બહુ મોટા યોગી હતા. તેમને 5 પુત્રો હતા. તેમનામાં સૌથી મોટા અંગ હતા. ત્યાર પછી ક્રમશઃ ભંગ, સુહમ, પુંડ્ર તથા કલિંગ ઉત્પન્ન થયા. આ બધા બાલે ક્ષત્રિય કહેવાય છે. બલિના કુળમાં બાલે બ્રાહ્મણ પણ થયા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈને બલિને વરદાન આપ્યું. કે તમે મહાયોગી થશો, એક કલ્પનું તમારું આયુષ્ય થશે, એક કલ્પનું તમારું આયુષ્ય હશે, બળમાં તમારી બરાબરી કરનાર કોઈ નહીં હોય, તમે ધર્મ તત્વના જ્ઞાતા થશો, ધર્મમાં તમારી પ્રધાનતા હશે, તમે ત્રણેય લોકમાં શ્રેષ્ઠ હશો અને ચારે વર્ણોને મર્યાદામાં રાખશો. ભગવાન બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી બલિને બહુ શાંતિ મળી. તેઓ દીર્ઘ જીવન જીવીને અંતે સ્વર્ગમાં ગયા. તેમના પાંચ પુત્રોના અધિકારમાં જે રાજ્ય હતું તેમના નામ આ પ્રમાણે છે, અંગ, વંગ, સુહમ, કલિંગ અને પુંડ્રક. હવે અંગના વંશનું વર્ણન કરું છું. અંગના પુત્ર મહારાજ દધિવાહન થયા. તેમના પુત્ર રાજા દિવ્યરથ, દિવ્યરથના ઇન્દ્ર જેવા પરાક્રમી અને વિદ્વાન ધર્મરથ તથા ધર્મરથના પુત્ર ચિત્રરથ થયા. રાજા ધર્મરથ જ્યારે કલંજર પર્વત પર યજ્ઞ કરતા હતા ત્યારે ઇન્દ્રે તેમની સાથે બેસીને સોમપાન કર્યું હતું. ચિત્રરથના દશરથ થયા, જે લોમપાદના નામે વિખ્યાત હતા. તેમની પુત્રી શાંતા હતી. દશરથના પુત્ર મહાયશસ્વી વીર ચતુરંગ થયા. જે શૃંગ ઋષિ, જે ઋષ્ય શૃંગ મુનિની કૃપાથી ઉત્પન્ન થયા હતા. ચતુરંગના પુત્રનું નામ પૃથુલાક્ષ હતું. પૃથુલાક્ષના પુત્ર ચંપ હતા. ચંપની રાજધાની ચંપા હતી, જે પહેલા માલિનીના નામે પ્રસિદ્ધ હતી. ચંપના પુત્ર હયર્ષ્વ થયા અને તેમના પુત્રનું નામ વૈભાંડિક હતું, જેમનું વાહન ઇન્દ્રનો એરાવત હાથી હતો. તેમણે મંત્ર શક્તિ દ્વારા તે હાથીને પૃથ્વી પર ઉતાર્યો હતો. હયર્ષ્વના પુત્ર રાજા ભદ્રરથ થયા. ભદ્રરથના બૃહત્કર્મા, બૃહત્કર્માના બૃહદર્ભ અને બૃહદર્ભના પુત્ર બૃહન્મના હતા. મહારાજ બૃહન્મનાના પુત્રનું નામ જયદ્રથ હતું. જયદ્રથના દ્રઢરથ અને દ્રઢરથના જન્મેજય થયા. એમના પુત્ર વૈકર્ણ, વૈકર્ણના વિકર્ણ તથા વિકર્ણને 100 પુત્રો હતા, જેમણે અંગવંશનો વિસ્તાર કર્યો. હવે રુદ્રાશ્વકુમાર રાજા રુચેયુના વંશનું વર્ણન કરીશ. રુચેયુના પુત્ર રાજા મતિનાર અને મતિનારના 3 ધર્માત્મા પુત્ર હતા, વશરોધ, પ્રતિરથ અને સુબાહુ. આ બધા વેદજ્ઞ અને સત્યવાદી હતા. મતિનારની એક કન્યા પણ હતી. તેના લગ્ન તંસુ સાથે થયા. તંસુના પુત્ર રાજર્ષિ ધર્મનેત્ર થયા. તેમની પત્ની ઉપદાનવી હતી. ઉપદાનવીથી તેમણે 4 પુત્રો ઉત્પન્ન કર્યા, દુષ્યંત, સુષ્મંત, પ્રવીર અને અનધ. દુષ્યંતના પુત્ર પરાક્રમી ભરત થયા, જે સર્વ દમન નામે વિખ્યાત હતા. તેમનામાં 10,000 હાથીઓનું બળ હતું. તેઓ શકુંતલાના ગર્ભથી ઉત્પન્ન ચક્રવર્તી રાજા હતા. તેમના નામ પરથી આ દેશને ભારત વર્ષ કહે છે. અંગિરા નંદન. બૃહસ્પતિના પુત્ર મહામુનિ ભરદ્વાજે ભરત પાસે પુત્રોત્પત્તિ માટે મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરાવ્યું. એ પહેલા પુત્ર પ્રાપ્તિના બધા પ્રયાસ વ્યર્થ થઈ ચૂક્યા હતા. તેથી ભરદ્વાજના પ્રયત્નથી જે પુત્ર ઉત્પન્ન થયો તેનું નામ વિતથ પડ્યું. વિતથના જન્મ પછી રાજા ભરત સ્વર્ગવાસી થયા. ત્યારે ભરદ્વાજીએ વિતથને રાજ્ય પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. વિતથને 5 પુત્ર હતા, સુહોત્ર, સુહોતા, ગઈ, ગર્ગ તથા મહાત્મા કપિલ. સુહોત્રને 2 પુત્ર હતા, મા સત્યવાદી કાશિક તથા રાજા કૃત્સ્મતિના પુત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના લોકો થયા. હે મુનિવરો, હવે આજમીઠ નામક બીજા વંશનું વર્ણન સાંભળો. સુહોત્રનો 1 પુત્ર હતો, બૃહત. તેના 3 પુત્ર હતા, અજમીઠ, અજમીઢ, દ્રિમીઢ અને પુરમીઢ. અજમીઢ અને એની પત્ની નીલીના પુત્રનું નામ સુશાંતિ હતું. સુશાંતિનો પુરુજાતિ અને પુરુજાતિનો બાહ્યાશ્વ નામે પુત્ર હતો. બાહ્યાશ્વના 5 પુત્ર થયા, જેઓ સમૃદ્ધિશાળી 5 જનપદોથી યુક્ત હતા. તેમના નામ આ પ્રમાણે છે, મુદગલ, સૃજય, રાજા બૃહદિશુ, પરાક્રમી યવિનર તથા કૃમિલાસો એ પાંચે દેશોની રક્ષા માટે સમર્થ હતા. તેથી તેમના અધિકારમાં આવેલ જનપદ રાજ્ય પંચાલ કહેવાયા. મુદગલના પુત્ર મહાયશસ્વી મોદગલ્ય હતા. મહાત્મા સૃજયના પુત્ર પંચજન થયા. પંચજનના સોમદત્ત, સોમદત્તના સહદેવ અને સહદેવના સોમક હતા, સોમક થયા. સોમકના પુત્રનું નામ જંતુ હતું, જેને સો પુત્ર થયા. તેમાં સૌથી નાના પુરુષત હતા, જેમના પુત્ર દ્રુપદ થયા. આ બધા આજમીટ તથા સોમક ક્ષત્રિય તરીકે ઓળખાય છે. અજમીટને એક બીજી પત્ની હતી, જેનું નામ ધુમિની હતું. રાણી ધુમિની મોટા પતિવ્રતા હતા. તેમણે પુત્રની કામનાથી વ્રત કર્યું. 10,000 વર્ષ કઠોર તપ કરીને તેમણે વિધિપૂર્વક અગ્નિમાં હવન કર્યો તથા પવિત્રતાપૂર્વક નિયમિત ભોજન કરીને તેઓ અગ્નિહોત્રના દર્ભ પર જ સૂઈ ગયા. તે જ સ્થિતિમાં રાજા અજમીઠે તેમની સાથે સમાગમ કર્યો. એનાથી વૃક્ષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. વૃક્ષ ધુમાડા જેવા વર્ણનો અને દર્શનીય પુરુષ હતા. વૃક્ષથી સ્મરણ અને સવર્ણથી કુરુ થયા, જેમણે પ્રયાગથી લઈને કુરુક્ષેત્રની સ્થાપના કરી. એ અત્યંત પવિત્ર અને રમણીય ક્ષેત્ર છે. કેટલાય પુણ્યાત્મા પુરુષ તેનું સેવન કરે છે. કુરુનો વંશ કૌરવ કહેવાયો. કુરુને 4 પુત્ર થયા, સુધન્વા, સુધનુ, પરીક્ષિત અને અરિમેજય. પરીક્ષિતના પુત્ર જન્મેજય, શ્રુતસેન, અગ્રસેન અને ભીમસેન થયા. આ બધા બળવાન અને પરાક્રમી હતા. જન્મેજયના પુત્ર સુરથ થયા. સુરથના વિદુરથ અને એમના પુત્રનું નામ વૃક્ષ હતું. આ બીજા વૃક્ષ હતા. આ સોમવંશમાં 2 વૃક્ષ, 2 પરીક્ષિત, 3 ભીમસેન તથા 2 જન્મેજય નામના રાજા થયા. બીજા વૃક્ષના પુત્ર ભીમસેન હતા. ભીમસેનથી પ્રતિપ અને પ્રતિપના શાંતનું, દેવાપી તથા બાહલિકા 3 મહારથી પુત્ર થયા. હવે રાજર્ષિ બાહલિકના વંશનું વૃતાંત સાંભળો. બાહલિકના પુત્ર મહાયશસ્વી સોમદત્ત હતા. સોમદત્તના ભૂરી, ભૂરીશ્રવા અને સલ આ 3 પુત્ર હતા. દેવાપી દેવતાઓના ઉપાધ્યાય અને મુનિ થયા. શાંતનું કૌરવ વંશનો ભાર વહન કરનારા રાજા થયા. હવે હું શાંતનુના ત્રિભુવન વિખ્યાત વંશનું વર્ણન કરીશ. શાંતનુને ગંગાના ગર્ભથી દેવવ્રત નામનો પુત્ર થયો. દેવવ્રત જ ભીષ્મ નામે વિખ્યાત પાંડવોના પિતામહ હતા. ત્યાર પછી શાંતનુની કાલી નામની પત્નીએ વિચિત્ર વીર્ય નામના પુત્રને જન્મ આપ્યો, જે પિતાનો પ્રિય અને ધર્માત્મા હતો. વિચિત્ર વીર્યની પત્નીઓથી શ્રીકૃષ્ણ દ્વેપાયન, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને જન્મ આપ્યો. વિચિત્ર વીર્યની પત્નીઓથી શ્રીકૃષ્ણ દ્વેપાયને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્રે ગાંધારીના ગર્ભથી 100 પુત્ર ઉત્પન્ન કર્યા. એ બધામાં દુર્યોધન મોટો હતો. પાંડુના પુત્ર અર્જુન થયા. અર્જુનથી સુભદ્રા, કુમાર, અભિમન્યુની ઉત્પત્તિ થઈ. અભિમન્યુથી પરીક્ષિત અને પરીક્ષિતથી જન્મેજયનો જન્મ થયો. જન્મેજયની કાશ્યા નામની પત્નીથી ચંદ્રાપીડ તથા સૂર્યાપીડ નામના 2 પુત્ર થયા. તેમનામાં સૂર્યાપીડ મોક્ષ ધર્મના જ્ઞાતા હતા. ચંદ્રાપીડના મહાન ધનુર્ધર 100 પુત્ર હતા. એ બધા જન્મેજય ક્ષત્રિયના નામે, એ બધા જાનમેજય ક્ષત્રિયના નામે વિખ્યાત થયા. એ 100 પુત્રમાં સૌથી મોટો પુત્ર સત્યકર્ણ હતો, જે હસ્તિનાપુરમાં રહેતો હતો. એ પ્રચુર દક્ષિણા આપનારો હતો. સત્યકર્ણના પુત્ર પ્રતાપી રાજા શ્વેતકર્ણ થયા. એ પુત્ર ન હોવાથી તપોવનમાં ચાલ્યા ગયા. ત્યાં સુચારુની પુત્રી માલિની, જે યદુકુળમાં ઉત્પન્ન થઈ હતી, વનમાં આવી હતી. એણે શ્વેતકર્ણથી ગર્ભ ધારણ કર્યો. ત્યાર પછી રાજા શ્વેતકર્ણ પહેલા કરેલા સંકલ્પ અનુસાર મહાપ્રસ્થાન કરી ગયા. પોતાના પ્રિયતમને જતા જોઈને માલિનીએ પણ એનું અનુસરણ કર્યું. માર્ગમાં એણે એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ નવજાત શિશુને પણ છોડીને પતિવ્રતા પતિની પાછળ અનુસરી. બાળક પર્વતોની કંદરામાં રડી રહ્યું હતું ત્યારે તેના પર કૃપા કરવા માટે આકાશમાં વાદળ છવાઈ ગયું. સર્વિષ્ઠાને 2 પુત્ર હતા, પેપલાદી અને કૌશિક. તે બંને તે બાળકને જોઈને દયાથી દ્રવીભૂત થઈ ગયા. તેમણે તેને ઉપાડીને જળમાં ધોઈને ચોખ્ખું કર્યું. એ બાળકની પીઠનું મર્દન કરીને સાફ કરતા એની પાંસળીઓ બકરા જેવી શ્યામ થઈ ગઈ. તેથી તેમણે બાળકનું નામ અજપાર્શ્વ રાખ્યું. તેને બે બાળક તેને બે બ્રાહ્મણોએ રેમકની શાળામાં પાળી પોષીને મોટો કર્યો. રેમકની પત્નીએ તેને પુત્ર તરીકે દત્તક લઈ લીધો. ત્યારથી તેને રેમકીનો પુત્ર માનવામાં આવ્યો. બંને બ્રાહ્મણ એના સચિવ થયા. તે બધાના પુત્ર પૌત્ર બાળકના સમાન આયુના હતા. આ પ્રમાણે મહાત્મા પાંડવોના પૌરવ વંશની વાત કરી. નહુસ નંદન યાતીએ પોતાની વૃદ્ધાવસ્થાનું પરિવર્તન કરતા અત્યંત પ્રસન્ન થઈને આવા ઉદ્ગાર પ્રગટ કર્યા હતા. સંભવ છે કે આ પૃથ્વી સૂર્ય ચંદ્ર અને ગ્રહોના પ્રકાશ વિનાની થઈ જાય, પરંતુ પૌરવ વંશથી સુનિએ કદી નહીં થાય. આ પ્રમાણે મેં રાજા પુરુના વિખ્યાત વંશનું વર્ણન કર્યું. હવે તુર્વસુ, ગૃહિય, અનુ અને યદુના વંશનું વર્ણન કરીશ. તુર્વસુના પુત્ર વહિન, વહિનના ગોભાનુ, ગોભાનુના રાજા ત્રેષાનુ, ત્રેષાનુના કરંધમ તથા કરંધમના પુત્ર મરુત થયા. અવિક્ષિત નંદન રાજા મરુત આ મરુતથી ભિન્ન છે. કરંધન કુમાર મરુતને કોઈ પુત્ર ન હતો. તેમણે મોટી દક્ષિણાવાળો યજ્ઞ કર્યો. તેમાં તેમણે દક્ષિણા રૂપે મહાત્મા સંવર્તને પોતાની સંયતા નામની કન્યા આપી દીધી. ત્યાર પછી તેમણે પુરુવંશી દુષ્યંતને દત્તક લઈ લીધા. આ પ્રમાણે યાતિના શ્રાપવશ જ્યારે તુર્વસુનો વંશ ચાલ્યો નહીં, ત્યારે એમાં પૌરવ વંશનો પ્રવેશ થયો. દુષ્યંતના પુત્ર રાજા કરુરોમ થયા. કરુરોમ તે અહિદ્ર અને અહિદ્રને ચાર પુત્ર થયા, પાણિડ્ય, કેરલ, કોલ અને ચોલ. દ્રુહ્યના પુત્ર પ્રભુસેતુ, પ્રભુસેતુના અંગાર સેતુ અને અંગાર સેતુના મૃતપતિ થયા, જે યુદ્ધમાં માંધાતાના હાથે મરાઈ ગયા. અંગાર સેતુના પુત્ર ગાંધાર થયા, જેમના નામ પર ગાંધાર પ્રદેશ વિખ્યાત છે. ગાંધાર દેશના ઘોડા બધાથી સારા હોય છે. અનુના પુત્ર ધર્મ, ધર્મના ધ્રુત, ધ્રુતના વનદુહ, વનદુહના પ્રચેતા અને પ્રચેતાના સુચેતા થયા. આનુના વંશજ હતા. યદુને પાંચ પુત્ર થયા, જે દેવતાઓ જેવા સુંદર હતા. તેમના નામ સહસ્ત્રપાદ, સહસ્નાદ, સહસ્નાદ, પયોદ, કોષ્ટુ, નીલ અને અંજિક હતા. સહસ્નાદના ત્રણ ધર્માત્મા પુત્ર થયા, હે હય, હય તથા વેણુ, વેણુ હય. હે હયનો પુત્ર ધર્મનેત્ર થયો. ધર્મનેત્રનો કાર્ત અને કાર્તનો સાહજ નામે પુત્ર થયો. સાહજે સાહજની નામની નગરી વસાવી. સાહજનું બીજું નામ મહિષ્માન પણ હતું. એમના પુત્ર પ્રતાપી ભદ્રશ્રેણી હતા. ભદ્રશ્રેણીના દુર્દમ અને દુર્દમના કનક થયા. કનકને ચાર પુત્ર થયા. તેમના નામ કૃતવીર્ય, કૃતોજા, કૃતધનવા તથા કૃતાગ્નિ હતા. કૃતવીર્યથી અર્જુનની ઉત્પત્તિ થઈ, જે સહસ્ત્ર ભુજાઓથી યુક્ત થઈને સાત દ્વીપોનો રાજા થયો. તેણે એકલા જ સૂર્ય જેવા તેજસ્વી રથ દ્વારા સંપૂર્ણ પૃથ્વીને જીતી લીધી હતી. તેણે 10,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન દત્તાત્રેયની આરાધના કરી. દત્તાત્રેયજીએ તેને અનેક વરદાન આપ્યા. પ્રથમ તો તેણે 1,000 ભુજાઓ માગી. યુદ્ધ સમયે કોઈ યોગીશ્વરની જેમ તેની 1,000 ભુજાઓ પ્રગટ થઈ જતી હતી. તેણે દ્વીપ, સમુદ્ર અને નગરો સહિત સંપૂર્ણ પૃથ્વીને કઠોરતાપૂર્વક જીતીને સાત દ્વીપોમાં 700 યજ્ઞ કર્યા. તે બધા યજ્ઞોમાં 1,00,000ની દક્ષિણા આપવામાં આવી હતી. બધા યજ્ઞોમાં સોનાના યુપ રોપવામાં આવ્યા હતા. બધી વેદીઓ પણ સોનાની જ બનાવી હતી. ત્યાં દિવ્ય વસ્ત્રાભૂષણોથી અલંકૃત દેવતાઓ અને ગંધર્વોની સાથે મહર્ષિઓ પણ વિમાન પર બેસીને શોભી રહ્યા હતા. કાર્તવીર્યના યજ્ઞમાં નારદ નામના ગંધર્વે આ ગાથાનું ગાન કર્યું હતું. અન્ય રાજાઓ યજ્ઞ, દાન, તપસ્યા, પરાક્રમ અને શાસ્ત્ર જ્ઞાનમાં કાર્તવીર્ય અર્જુનની બરાબરી કરી શકતા નથી. તે યોગી હતો. તેણે સાતે દ્વીપોમાં ઢાલ, તલવાર, ધનુષ્ય, બાણ અને રથ સાથે ચારે બાજુ વિચરતો દેખાઈ રહ્યો હતો. ધર્મપૂર્વક પ્રજાની રક્ષા કરનારા મહારાજ કાર્તવીર્યના પ્રભાવથી કોઈનું ધન નષ્ટ થતું ન હતું, કોઈને પણ રોગ સતાવતો ન હતો તથા કોઈ ભ્રમમાં પડતું ન હતું. તે બધી પ્રકારના રત્નોથી સંપન્ન ચક્રવર્તી સમ્રાટ હતા. તે જ પશુઓ તથા ખેતરોના રક્ષક હતા અને તે જ યોગ બળથી મેઘ બનીને વૃષ્ટિ કરતા હતા. જેમ શરદ ઋતુમાં ભગવાન ભાસ્કર પોતાના હજારો કિરણો દ્વારા શોભાયમાન થાય છે, તે જ પ્રમાણે રાજા કાર્તવીર્ય અર્જુન પોતાની શસ્ત્ર ભુજાઓથી શોભાયમાન થઈ રહ્યા હતા. તેમણે કર્કોટક નાગના પુત્રોને જીતીને તેમને પોતાની માહિષ્મતી નગરીમાં મનુષ્યોની સાથે વસાવ્યા હતા. તેઓ વર્ષાકાળમાં સમુદ્રમાં જલક્રીડા કરતા પોતાની ભુજાઓના બળથી સમુદ્રના વેગને રોકીને પાછળ ધકેલી દેતા હતા. તેમની રાજધાનીને ઘેરીને પ્રવાહિત થતી નર્મદા નદીમાં જ્યારે તેઓ જલક્રીડા કરતા ત્યારે તે નદી પોતાની હજારો ચંચળ લહેરોની સાથે ભયભીત થઈને તેમની પાસે આવતી હતી. મહાસાગરમાં જ્યારે તેઓ પોતાની શસ્ત્ર ભુજાઓ પછાડતા હતા ત્યારે પાતાળના દૈત્યો અચેત થઈને ભયથી છુપાઈ જતા હતા. ઊંચા ઉછળતા ઉતાલ તરંગો વિખેરાઈ જતા હતા. મોટા મોટા મગરમચ્છ વગેરે જળચરો તરફડવા લાગતા હતા. સમુદ્રના જળમાં ફીણ જામી જતું હતું. સમુદ્ર મોટા મોટા વમળોના કારણે શુદ્ધ દેખાતો હતો. દેવો અને અસુરો દ્વારા નાખવામાં આવેલા મંદરાચલ પર્વતથી ક્ષીર સમુદ્રની જે દશા થઈ હતી તેવી જ દશા તેઓ પોતાની શસ્ત્ર ભુજાઓથી મહાસાગરની કરી દેતા હતા. તે સમયે મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથનની વાતનો વિચાર કરીને ચકિત અને અમૃતની ઉત્પત્તિથી શંકાશીલ થયેલા મોટા મોટા નાગ ઓચિંતા ઉપર ઉછળીને જોતા હતા અને ભયંકર કાર્તવીર્ય પર દ્રષ્ટિ પડતા જ મસ્તક નમાવીને અચેત થઈને પડી જતા હતા. જેમ વાયુના પ્રચંડ કોપથી કેળના સ્તંભ ધ્રુજે છે તે જ રીતે નાગ પણ ધ્રુજવા લાગતા હતા. રાજા કાર્તવીર્ય અભિમાની રાજા રાવણને પોતાના પાંચ જ બાણોથી સેના સહિત મૂર્છિત કરીને ધનુષ્યની પ્રત્યંચા સાથે બાંધી દીધો હતો. અને પોતાના નગરમાં લાવીને બંદી બનાવી દીધો હતો. આ સમાચાર સાંભળીને મહર્ષિ પુલસ્ત્ય તેમની પાસે ગયા. મહર્ષિની યાચના પછી રાજાએ રાવણને મુક્ત કરી દીધો. અર્જુનની હજાર ભુજાઓમાં ધારણ કરેલા ધનુષ્યની પ્રત્યંચાનો એવો ઘોર અવાજ થતો હતો જાણે પ્રલય કાળની મેઘ ગર્જના થઈ રહી હોય. અહો, પરશુરામજીનું પરાક્રમ ધન્ય છે જેમણે સુવર્ણમય તાડના વનની જેમ રાજા કાર્તવીર્યની હજાર ભુજાઓ કાપી નાખી હતી. એક દિવસની વાત છે, તૃષાતુર અગ્નિદેવે રાજા કાર્તવીર્ય પાસે ભિક્ષા માગી ત્યારે તેમણે સાતે દ્વીપ નગર ગામ ગોષ્ઠ તથા સંપૂર્ણ રાજ્ય ભિક્ષામાં આપી દીધા. અગ્નિદેવ સર્વત્ર પ્રજ્વલિત થઈ ગયા અને મહારાજ કાર્તવીર્યના પ્રભાવથી સમસ્ત પર્વતો અને વનોને બાળવા લાગ્યા. તેમણે વરુણના પુત્રના સુંદર આશ્રમને પણ બાળી નાખ્યું. પૂર્વકાળમાં વરુણે જે તેજસ્વી મહર્ષિને પોતાના પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા હતા એ વશિષ્ઠ નામે વિખ્યાત થયા. તેમનું બીજું નામ આપવ પણ છે. મહર્ષિ વશિષ્ઠનો સુનો આશ્રમ પણ બાળી નાખવામાં આવ્યો હતો. તે સમયે તેમણે શ્રાપ આપ્યો, હે હય, તે મારા વનને પણ બાળ્યા વિના ન છોડ્યું, તેથી તારા દ્વારા મહાન પાપ થયું છે, માટે મારા જેવો એક તપસ્વી બ્રાહ્મણ તારો વધ કરશે. જમદગ્નિ નંદન મહાબાહુ પરશુરામ જે બળવાન અને પ્રતાપી છે, તારું બળપૂર્વક માન મર્દન કરીને તારી હજાર ભુજાઓ કાપી નાખશે અને તને મોતને ઘાટ ઉતારી દેશે. જે શત્રુનાશક અને ધર્મની મર્યાદામાં પ્રજાના રક્ષક હતા, જેમના પ્રતાપે કોઈના ધનનો નાશ થતો ન હતો, તે મહારાજ કાર્તવીર્ય મહામુનિ વશિષ્ઠના શ્રાપવશ પરશુરામજી દ્વારા મૃત્યુ પામ્યા. તેમણે પોતે જ પહેલા પ્રકારનું વરદાન માગ્યું હતું. કાર્તવીર્યના 100 પુત્ર હતા, પરંતુ તેમનામાંથી 5 જ બચ્યા. તે બધા અસ્ત્ર શસ્ત્રોના જ્ઞાતા બળવાન શૂર ધર્માત્મા અને યશસ્વી હતા. તેમના નામ સુરસેન, સુર, વૃષણ, મધુધ્વજ અને જયધ્વજ હતા. જયધ્વજ અવંતીના મહારાજ થયા, મહારાજ હતા. જયધ્વજના પુત્ર મહાબળી તાલજંગ થયા. તેમના 100 પુત્ર હતા, એ બધા તાલજંગ જેવા વિખ્યાત હતા. હે હય વંશમાં નીતિહોત્ર સુજાત ભોજ અવંતી તોંડિકેર તાલજંગ તથા ભરત વગેરે ક્ષત્રિયોનો સમુદાય થયો. એ લોકોની સંખ્યા બહુ હોવાથી અલગ અલગ નામ આપ્યા નથી. વૃષ વગેરે ઘણા પુણ્યાત્મા યાદવ આ પૃથ્વી પર ઉત્પન્ન થયા. એમાં વૃષ વંશ પ્રવર્તક હતા. વૃષના પુત્ર મધુ હતા. મધુને 100 પુત્ર હતા. એ બધામાં વૃષણ વંશધર થયા. વૃષણના વૃષણી અને મધુના વંશજ માધવ કહેવાયા. એ જ પ્રમાણે યદુના નામથી યાદવ તથા હયના નામથી હય ક્ષત્રિય કહેવાય છે. જે દરરોજ કાર્તવીર્યનો આ વૃતાંત વાંચશે તેના ધનનો નાશ થશે નહીં, તેનું ગયેલું ધન પણ મળી જશે. આ પ્રમાણે યાતિના 5 પુત્રોના 5 વંશનું અહીં વર્ણન કરવામાં આવ્યું. યદુના વંશધર પુણ્યાત્મા કોષ્ઠુના કુળમાં વૃષ્ણી વસા વંશા વંતસ વંતસ શ્રી હરિ શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા હતા. આ વંશનું વર્ણન સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.